વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 19મો સર્ગ. સુરપણખાના મુખેથી એની દુર્દશાની બીના સાંભળીને ક્રોધમાં ભરાયેલા ખરે શ્રીરામ વગેરેનો વધ કરવા માટે 14 રાક્ષસોને મોકલવા, પોતાની બહેનને આ રીતે અંગ વિહોણી અને લોહીથી લથપથ પૃથ્વી પર પડેલી જોઈને રાક્ષસ ખર ક્રોધથી બળી ગયો અને એ આમ પૂછવા લાગ્યો, બહેન ઉઠ અને કહી દે, મૂર્છા અને ગભરાવાનું છોડ તથા સ્પષ્ટ જણાવ, કોણે તને આમ કદરૂપી બનાવી છે? કોણ આપણી સામે આવીને ચૂપતાપ બેઠેલા નિરપરાધ અને ઝેરીલા કાળા સાપને પોતાની આંગળીઓના ટેરવે રમત રમતમાં પીડા આપી રહ્યું છે? જેણે આજે તારા પર આક્રમણ કરીને તારા નાક કાન કાપ્યા છે, એણે ઉત્તમ વિષ પી લીધું છે તથા પોતાના ગળામાં કાળનો કોળ ગળિયો પહેરી લીધો છે, અને છતાં મોહવશ એ વાતને સમજી નથી રહ્યો. તું તો પોતે જ બીજા પ્રાણીઓ માટે ઇમરાજ જેવી છે, બળ અને પરાક્રમ ધરાવે છે તથા ઈચ્છાનુસાર સર્વત્ર વિચરનાર અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવામાં સમર્થ છે. તેમ છતાં તને આવી દુર્દશામાં કોણે નાખી દીધી જેથી દુઃખી થઈને તું અહીં આવી છે? દેવતાઓ, ગંધર્વો, ભૂતો તથા મહાત્મા ઋષિઓમાં આ કોણ એવો બળશાળી છે જેણે તને કદરૂપી બનાવી દીધી? સંસારમાં તો મને કોઈ એવું દેખાતું નથી જે મારું અપ્રિય કરી શકે. દેવતાઓમાં 1000 નેત્રધારી પાક શાસન ઇન્દ્ર પણ આવું સાહસ કરી શકે એવું મને દેખાતું નથી. જેમ હંસ પાણીમાં ભળેલા દૂધને પી જાય છે, એ જ રીતે હું આજે આ પ્રાણાંતકારી બાણોથી તારો અપરાધ કરનારના શરીરમાંથી એના પ્રાણ લઈ લે છે. યુદ્ધમાં મારા બાણોથી જેના મર્મસ્થાન છિન્ન ભિન્ન થઈ ગયા છે તથા જે મારા હાથે હણાઈ ગયો છે, એવા કયા પુરુષના ફીણ સાથેના ગરમ ગરમ રક્તને આ પૃથ્વી પીવા ઈચ્છે છે? રણભૂમિમાં મારા દ્વારા હણાયેલા ક્યાં વ્યક્તિના શરીરમાં માંસ ખોતરી ખોતરીને આ હરખ ભરેલા ટોળે ટોળા પક્ષીઓ ખાશે? જેને હું આ મહાયુદ્ધમાં ખેંચી લઉં એ દિન અપરાધીને દેવતા, ગંધર્વ, પિશાચ અને રાક્ષસ પણ બચાવી શકે એમ નથી. ધીરે ધીરે ભાનમાં આવીને તું મને એનું નામ જણાવ જે ઉદંડે વનમાં તારા પર બળપૂર્વક આક્રમણ કરીને તને પરાસ્ત કરી છે. ભાઈના, વિશેષ કરીને ક્રોધમાં ભરેલા ભાઈ ખરના આ વચન સાંભળીને શૂર્પણખા આંખોમાંથી આંખું વહેડાવતી આમ બોલી, ભાઈ, વનમાં બે તરુણ પુરુષો આવ્યા છે જે દેખાવે અત્યંત સુકુમાર, રૂપાળા અને મહાબળવાન છે. એ બંનેના મોટા મોટા નેત્રો એવા લાગે છે જાણે ખીલેલા કમળ હોય. એ બંને વલ્કલ વસ્ત્ર અને મૃગચર્મ પહેર્યા છે. ફળમૂળો જ એમનું ભોજન છે. જેઓ જીતેન્દ્રિય તપસ્વી અને બ્રહ્મચારી છે. બંને રાજા દશરથના પુત્રો અને પરસ્પર ભાઈ ભાઈ છે. એમના નામ રામ અને લક્ષ્મણ છે. એ બંને ગંધર્વરાજ જેવા લાગે છે અને રાજોચિત લક્ષણો ધરાવે છે. એ બંને ભાઈ દેવતા છે કે દાનવ છે એ હું અનુમાનથી પણ નથી જાણી શકતી. એ બંનેની વચ્ચે એક તરુણ વયની રૂપાળી સ્ત્રી પણ મેં ત્યાં જોઈ છે જેના શરીરનો મધ્ય ભાગ અત્યંત સુંદર છે. એ બધા પ્રકારના આભૂષણોથી અલંકૃત છે. એ સ્ત્રીના કારણે જ એ બંને મળીને મારી એક અનાથ અને કુલટા સ્ત્રીની જેમ આવી દુર્ગતિ કરી છે. હું યુદ્ધમાં એક કુટિલ આચરણવાળી સ્ત્રીના અને બંને રાજકુમારોના પણ હણાઈ ગયા પછી એમનું ફીણ સહિત રક્ત પીવા ઈચ્છું છું. રણભૂમિમાં એ સ્ત્રીનું અને પુરુષોનું પણ રક્ત હું પી શકું એ મારી પ્રથમ અને મુખ્ય ઈચ્છા છે જે તારા થકી પૂરી થઈ જવી જોઈએ. સુરપણખાના આમ કહેવાથી ખરે ક્રોધિત થઈને અતિ બળવાન 14 રાક્ષસોને, જે યમરાજ જેવા ભયંકર હતા, આ આદેશ આપ્યો, વીરો, આ ભયંકર દંડકરણમાં ચીર અને કાળું મૃગચર્મ ધારણ કરીને બે શસ્ત્રધારી માનવો એક યુવાન સ્ત્રીની સાથે ઘૂસી આવ્યા છે. તમે લોકો ત્યાં જઈને પ્રથમે બંને પુરુષોને મારી નાખો, પછી એ દુરાચારીણી સ્ત્રીના પણ પ્રાણ લઈ લો. મારી આ બહેન એ ત્રણેયનું રક્ત પીશે. રાક્ષસો, મારી આ બહેનનો અપ્રિય મનોરથ છે. તમે ત્યાં જઈને પોતાના પ્રભાવથી એ બંને માનવોને મારી નાખો અને બહેનના મનોરથને ઝડપથી પૂરો કરો. રણભૂમિમાં એ બંને ભાઈઓના તમારા દ્વારા હાય ગયેલા જોઈને આ હર્ષથી ખુલી ઉઠશે, ખીલી ઉઠશે અને આનંદમગ્ન થઈને યુદ્ધ સ્થળે એમનું રક્ત પીશે. ખરની આવી આજ્ઞા મળતા એ ચૌદે રાક્ષસો પવન વડે લઈ જવાતા વાદળોની જેમ પરાણે સૂર્પણખાની સાથે પંચવટી ગયા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અયોધ્યાકાંડમાં અરણ્યકાંડમાં 19મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.